શ્રી નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 171 વૃંદાવન ક્ષેત્રના વિભિન્ન તીર્થોના સેવનનું મહાત્મય. મોહિની બોલી, મથુરા અને દ્વાદશ વનોનું મહાત્મય મેં સાંભળ્યું, હવે થોડું વૃંદાવનનું રહસ્ય પણ કહો. પુરોહિત વસુએ કહ્યું, દેવી તમે વૃંદાવનનું રહસ્ય સાંભળો. મથુરા મંડળમાં સ્થિત શ્રી વૃંદાવન જાગ્રત વગેરે ત્રણેય અવસ્થાઓથી પર ચિન્મય તુર્યાંશ રૂપે છે. તે ગોપી વલ્લભ શ્યામ સુંદરની એકાંત લીલાઓનું ગુપ્ત સ્થળ છે, જ્યાં સખી સ્થળની સમીપ ગિરિરાજ ગોવર્ધન શોભાયમાન છે. વૃંદાવન વૃંદાદેવીનું તપોવન છે. એ નંદગામથી લઈને યમુનાના કિનારે કિનારે દૂર સુધી ફેલાયેલું છે. યમુનાના સુરમ્ય તટ પર રમણીય તથા પવિત્ર વૃંદાવન સુશોભિત છે. વૃંદાવનમાં પણ કુસુમ સરોવર પરમ પુણ્યમય સ્થળ છે. તેના મનોહર તટ પર વૃંદાદેવીનો અત્યંત સુખદાયક આશ્રમ છે, જ્યાં મધ્યાહન કાળમાં સખાઓની સાથે શ્યામ સુંદર શ્રી કૃષ્ણ નિત્ય વિશ્રામ કરે છે. મોહિની, જ્યાં ભગવાને તમારા પિતાને તત્વનો સાક્ષાત્કાર કરાવ્યો હતો તે પુણ્યસ્થાન વૃંદાવનમાં બ્રહ્મકુંડના નામે પ્રસિદ્ધ છે. જે ત્યાં સ્નાન કરે છે તે નિત્ય વિહારી શ્યામ સુંદરના વૈભવનો કંઈક ચમત્કાર જુએ છે. ત્યાંથી શ્રીકૃષ્ણ તત્વને જાણીને ઇન્દ્રે તે ગોવિંદ દેવનું ચિંતન કર્યું હતું. તે સ્થળને ગોવિંદ કુંડ કહે છે. ત્યાં સ્નાન કરનાર મનુષ્ય ભગવાન ગોવિંદને પ્રાપ્ત કરી લે છે. જ્યાં એક હોવા છતાં અનેક રૂપ ધારણ કરીને કુંજ વિહારી શ્યામ સુંદરે ગોપીઓની સાથે રાસલીલા કરી હતી તેનું પણ તેવું જ મહાત્મય છે. જ્યાં નંદ વગેરે ગોપોએ ભગવાન શ્રીકૃષ્ણનો વૈભવ જોયો હતો તે યમુનાજીના જળમાં તત્વપ્રકાશ નામક તીર્થ છે. જ્યાં ગોવાળોએ કાલ્ય મર્દનની લીલા જોઈ હતી તે પણ પુણ્યતીર્થ છે, જે મનુષ્યોના પાપોનો નાશ કરનારું છે. જ્યાં સ્ત્રી બાળક ગોધન અને વાછરડા સહિત ગોવાળો શ્રીકૃષ્ણે દાવાનળમાંથી મુક્ત કર્યા હતા તે પુણ્યતીર્થ સ્નાન માત્રથી સર્વ પાપોનો નાશ કરનારું છે. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણે ઘોડાના રૂપમાં આવેલા કેસી નામના દૈત્યને મારી નાખ્યો હતો ત્યાં સ્નાન કરનાર મનુષ્ય વિષ્ણુલોકમાં જાય છે. જ્યાં ભગવાને દુષ્ટ વૃષભાસુરને માર્યો હતો તે પુણ્યતીર્થ અરિષ્ટકુંડના નામે વિખ્યાત છે. તે સ્નાન કરવા માત્રથી મુક્તિ આપે છે. જ્યાં ભગવાને શયન ભોજન વિચરણ શ્રવણ દર્શન તથા વિલક્ષણ કર્મો કર્યા તે પુણ્યક્ષેત્ર છે, જે સ્નાન કરવાથી દિવ્ય ગતિ પ્રદાન કરે છે. જ્યાં પુણ્યદાતા પુરુષોએ ભગવાનનું શ્રવણ ચિંતન અને પ્રાર્થના કરી છે તે પણ ઉત્તમ ગતિદાયક તીર્થ છે. ત્યાં શ્રી રાધાએ અત્યંત કઠોર તપસ્યા કરી હતી. તે શ્રી રાધાકુંડ સ્નાન દાન અને જપ માટે પરમ પુણ્યમય તીર્થ છે. વત્સ તીર્થ, ચંદ્ર સરોવર, અપ્સરા તીર્થ, રુદ્રકુંડ તથા કામકુંડ એ બધા ભગવાન શ્રી હરિના ઉત્તમ નિવાસસ્થાન છે. વિશાલા અલકનંદા મનોહર કદંબખંડ વિમલ તીર્થ ધર્મકુંડ ભોજન સ્થળ બલસ્થાન બરસાના સંકેતવન નંદીગ્રામ કિશોરીકુંડ કોકિલવન શેષશાહી તીર્થ શિરસાગર ક્રીડાદેશ અક્ષયવટ રામકુંડ ચીરહરણ ભદ્રવન ભાંડીરવન બિલ્વવન માનસરોવર પુષ્પપુલિન ભક્તભોજન અક્રૂર ઘાટ ગરુડ ગોવિંદ તથા બહુલાવન આ બધું વૃંદાવન નામક ક્ષેત્ર છે. જે 5 યોજન વિસ્તારવાળું છે તે પરમ પુણ્યમય તીર્થ પુણ્યાત્મા પુરુષો દ્વારા સેવિત છે અને દર્શન માત્રથી મોક્ષ આપનાર છે. તે અત્યંત દુર્લભ છે. દેવતાઓ પણ તેના દર્શન ઈચ્છે છે. ત્યાંની આંતરિક લીલાના દર્શન કરવામાં દેવતાઓ તપસ્યા દ્વારા પણ સમર્થ થતા નથી. જે સર્વ પ્રકારની આસક્તિઓનો ત્યાગ કરીને વૃંદાવનના શરણમાં જાય છે તેમના માટે ત્રણેય લોકમાં કંઈ પણ દુર્લભ નથી. જે વૃંદાવનના નામનું પણ ઉચ્ચારણ કરે છે તેની પણ નંદનંદન શ્રીકૃષ્ણ પ્રત્યે સદા ભક્તિ બની રહે છે. પવિત્ર વૃંદાવનના નર નારી વાનર કૃમિ કીટ પતંગ ખગ મૃગ વૃક્ષ અને પર્વત પણ નિરંતર શ્રી રાધાકૃષ્ણનું ઉચ્ચારણ કરે છે. જે શ્રીકૃષ્ણની માયાથી મોહિત છે અને જેમનું ચિત્ત કામ વગેરે વિકારોથી મલિન થઈ રહ્યું છે તેવા પુરુષોને સ્વપ્નમાં પણ શ્રીકૃષ્ણના દર્શન દુર્લભ છે. જે પુણ્યાત્મા પુરુષોએ વૃંદાવનના દર્શન કર્યા છે તેમણે પોતાનો જન્મ સફળ કરી લીધો તેઓ શ્રી હરિના કૃપાપાત્ર છે. મોહિની, વધારે કહેવા સાંભળવાથી શું લાભ? મુક્તિની ઈચ્છા હોય તેમણે ભવ્ય અને પુણ્ય વૃંદાવનનું સેવન કરવું જોઈએ. સદા વૃંદાવનના દર્શન કરવા જોઈએ તથા સદૈવ તેનું સેવન અને ધ્યાન કરવું જોઈએ. આ પૃથ્વી પર વૃંદાવન જેવું કીર્તિવર્ધક સ્થાન બીજું કોઈ નથી. પ્રાચીન કાળની વાત છે, વૃંદાવનમાં ગોવર્ધન નામના એક દ્વિજે બહુ ભારે તપસ્યા કરી હતી. તે સંપૂર્ણ સંસારથી વિરક્ત થઈ ગયો હતો. દેવતાઓના સ્વામી અવિનાશી ભગવાન વિષ્ણુ પોતાની લીલાભૂમિમાં તે બ્રાહ્મણને વરદાન આપવા માટે ગયા. બ્રાહ્મણે જોયું કે દેવ દેવેશ્વર શ્રી હરિએ પોતાના હાથોમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કર્યા છે. તેમનું વૃક્ષસ્થળ સુંદર કૌસ્તુભ મણિથી સુશોભિત છે. કાનોમાં મકરાકૃતિ કુંડળ ઝળહળી રહ્યા છે. મસ્તક પર સુંદર મુગટ શોભી રહ્યો છે. હાથોમાં કંકણ શોભી રહ્યા છે. પગમાં રૂમઝૂમ કરતા નુપુર શોભી રહ્યા છે. તેમણે વનમાળા ધારણ કરેલી છે. વૃક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન શોભી રહ્યું છે. નૂતન મેઘ જેવા શ્યામ વર્ણના શરીર પર વીજળી જેવું ચળકતું પિતાંબર શોભી રહ્યું છે. નાભી અને કંઠ સુંદર છે. ગાલ અને નાસિકા મનોહર છે. દાંતોની પંક્તિઓ સ્વચ્છ છે. મુખ પર મનોહર સ્મિત હાસ્યની શોભા છવાઈ રહી છે. જાંઘ ઉરુ ભુજાઓ તથા કટીભાગ સુંદર છે. કૃપાના તો તેઓ સાગર જ છે. સદા આનંદ મગ્ન રહે છે. એમના મુખારવિંદથી સદા પ્રસન્નતા વરસતી રહે છે. આ પ્રકારે ભગવાનની ઝાંખી જોઈને બ્રાહ્મણ ઊભા થઈ ગયા અને ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પછી ભગવાન દ્વારા વરદાન માગવાની આજ્ઞા થવાથી ગોવર્ધન બ્રાહ્મણ શ્રી હરિને કહ્યું, પ્રભુ તમે બંને ચરણ મારી પીઠ પર મૂકીને ઊભા રહો. ગોવર્ધનનું આ વચન સાંભળીને ભક્તવત્સલ ભગવાને બહુ વિચાર કર્યો. પછી તેઓ તેની પીઠ પર ઊભા થઈ ગયા ત્યારે બ્રાહ્મણે ફરી કહ્યું, દેવ જગતપતે મારી પીઠ પરથી હવે હું તમને ઉતારી શકતો નથી, તેથી આવી જ સ્થિતિમાં સ્થિત થઈ જાઓ. ત્યારથી ભગવાન પર્વત રૂપધારી ગોવર્ધન બ્રાહ્મણનો ત્યાગ ન કરીને દરરોજ યોગીવનમાં જાય છે. કૃષ્ણ અવતારમાં ભગવાને ગોવર્ધન બ્રાહ્મણને પોતાના સારૂપ્યને પ્રાપ્ત થયેલો જાણીને તેને નંદ વગેરે દ્વારા ગિરિરાજ પૂજનના નિમિત્તે ભોજન કરાવ્યું. અન્નકૂટ તથા દૂધ વગેરે દ્વારા પર્વત રૂપધારી બ્રાહ્મણને તૃપ્ત કર્યા પછી તેને તરસ્યો જાણીને ભગવાને નૂતન મેઘોનું જળ પીવડાવ્યું. આ કાર્યથી ભગવાન વાસુદેવનો તે મિત્ર થઈ ગયો. દેવી, જે મનુષ્ય ભક્તિપૂર્વક વિભિન્ન ઉપચારોથી ગોવર્ધન પર્વતની પૂજા અને પ્રદક્ષિણા કરે છે તેનો ફરી આ સંસારમાં જન્મ થતો નથી. ભગવાનના સાનિધ્યથી ગોવર્ધન પર્વત અતિ પવિત્ર થઈ ગયો. સુભગે, તમે જ કહો, આ પૃથ્વી પર શ્રીકૃષ્ણની વિધવિધ ક્રીડાઓથી સુશોભિત યમુનાનું રમણીય પુલિન વૃંદાવન સિવાય બીજે ક્યાં છે? તેથી સંપૂર્ણ પ્રયત્ન કરીને બીજા પવિત્ર તથા પુણ્યદાયક વનો, નદીઓ અને પર્વતોને છોડીને મનુષ્ય સદા વૃંદાવનનું સેવન કરવું જોઈએ. અહીં યમુનાજી જેવી પુણ્યદાયી નદી છે. જ્યાં ગિરિરાજ ગોવર્ધન પર્વત છે તે વૃંદાવનથી વધીને પાવન વનમાં મોરપંખનો મુગટ ધારણ કરીને કણેરના ફૂલો કાનોમાં ખોસીને નરવર વેશધારી શ્યામ સુંદર શ્રીકૃષ્ણ ગોવાળો ગાયો તથા ગોપીઓની સાથે નિત્ય વિચરે છે. તેમના બંસી નાદના મધુર ધ્વનિની સામે હંસીનો મધુર કલરવ ફિક્કો લાગે છે. વૈજયંતી માળા તેમના પૂરા વિગ્રહ પર છવાયેલી રહે છે. જ્યાં સ્વાભાવિક રીતે જ ક્રૂર જંતુઓ પોતાનો વેરભાવ છોડીને અકારણ સ્નેહ કરનારા સુહૃદોની જેમ રહીને ભગવત સુખનો જ આશ્રય લે છે. તે વૃંદાવનમાં જઈને જેમ જીવ ભગવાનને પ્રાપ્ત કરી લે છે તે રીતે ભગવત સુખનો અનુભવ કરીને પછી જે વૃંદાવનને છોડી બીજે ચાલ્યો જાય છે તે શ્રીકૃષ્ણની માયાની પટારી જેવા આ સંસારમાં ક્યાંય પણ સુખી થઈ શકે ખરો? ક્યાંય પણ સુખી થઈ શકે ખરો? તે વૃંદાવન ધામ સમસ્ત પૃથ્વીનું પુણ્યરૂપ છે. તેનો આશ્રય લઈને મારું ચિત્ત અંધકારરૂપી અંધકારમય જગતને નીચે નાખીને સ્વયં સદાને માટે સૌની ઉપર સ્થિત છે. ભગવાન ગોપીનાથ અહીં ડગલે ડગલે પ્રેમથી પીગળીને નીચ ઊંચનો વિચાર કરતા નથી, પોતાના બધા ભક્તોનો ઉદ્ધાર કરી દે છે. જે વ્રજના ગોવાળ, ગોપીઓ, પક્ષીઓ, મૃગો, પર્વતો, ગાયો, ભૂમિ સહિત વ્રજની રજના પણ દર્શન અને સ્મરણ કરીને તેમને પ્રણામ કરે છે, તેના પ્રેમ બંધનમાં જકડાઈને ભગવાન શ્રીકૃષ્ણ તે ભક્તના અંતઃકરણમાં પોતાની ભક્તિનો ઉદય કરાવી દે છે. તે વ્રજરાજ શ્યામ સુંદર સિવાય બીજો કયો દેવતા સેવવા યોગ્ય છે? મોહિની, આ વૃંદાવનનું મહાત્મય તમને સંક્ષેપમાં કહ્યું છે. સંસારના ભયથી ભયભીત પાપરહિત મનુષ્યએ સદા વૃંદાવનનું જ શ્રવણ, કીર્તન અને સ્મરણ તથા ધ્યાન કરવું જોઈએ. જે મનુષ્ય પવિત્ર ભાવથી વૃંદાવનના મહાત્મયનું શ્રવણ કરે છે તે પણ સાક્ષાત વિષ્ણુરૂપ છે. अध्याय 171 समाप्त। बोलो श्री रामचंद्र भगवान की जय।